શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 15મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિનું વચન સાંભળી તેમને વહાલા શિવરામ વિપ્ર પોતાના મનમાં ઉત્પન્ન થયેલા સંશયને ફરીવાર પૂછવા લાગ્યા. શિવરામ વિપ્ર કહે છે, હે પ્રભુ, તમે પૂર્વે બ્રાહ્મણોને ખેતીકર્મ કરવાનો નિષેધ કર્યો ને ફરી અહીં બ્રાહ્મણોને ખેતી જ કરવી એમ કહ્યું, તેથી મારા મનમાં સંશય ઉત્પન્ન થાય છે, માટે હે ભગવાન, તેનું તમે નિવારણ કરો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્ર, બ્રાહ્મણને ખેતી કર્મનો નિષેધ છે તેમાં કોઈ સંશય નથી, પરંતુ અત્યારે કળિયુગમાં સર્વદા આપતકાળ હોવાથી બીજો કોઈ વિકલ્પ ન બચતા તે ખેતી કર્મ કરવાનું મેં વિધાન કરેલું છે. કારણ કે કળિયુગમાં શિલોંચ્છ વૃત્તિ આચરવી શક્ય નથી, તેમજ શાલીન કે યાયાવર વૃત્તિ પણ આચરવી શક્ય નથી. વળી લોકોમાં યજ્ઞ કરવામાં રસ રહ્યો નથી કે જેનાથી પણ બ્રાહ્મણની આજીવિકા વૃત્તિ ચાલે. કોઈ ધનવાન પુરુષો વેદનો પાઠ કરાવતા નથી, જેથી સ્વાધ્યાય વૃત્તિથી પણ જીવન ચાલે. વળી આ કળિયુગના સમયે પૃથ્વી પર કોઈ વિશુદ્ધ દાતા પણ નથી કે જેનું દાન લેવાથી પવિત્ર રહી જીવન જીવી શકાય. તેથી જ પરાશર મુનિના મતને ધ્યાનમાં રાખી મેં બ્રાહ્મણોને ખેતી કરવાની આજ્ઞા આપી છે. હે વિપ્ર, પરાશર મુનિએ એમ કહ્યું કે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા અસમર્થ બ્રાહ્મણે ત્રણે વર્ણની સેવા કરવારૂપ શુદ્રની આજીવિકા વૃત્તિ સ્વીકારવી અથવા અધર્મી એવા નીચ વર્ણના જનો પાસેથી દાન ગ્રહણ કરવું, આવો વિધાન હોવાથી તેના કરતાં ખેતી કર્મ મેં શ્રેષ્ઠ અને કલ્યાણકારી માનેલું છે, એટલે ખેતી કરવાનું મેં કહ્યું. ખેતીનું કર્મ કરી પ્રાપ્ત થયેલા ધાન્ય વડે પિતૃઓનું અને દેવતાઓનું તથા બ્રાહ્મણોનું પૂજન કરવું, તે પૂજાથી પ્રસન્ન થયેલા તે ત્રણે ખેતી કર્મમાં ઉત્પન્ન થયેલા દોષનો નાશ કરી નાખે છે. જે ખેતી કર્મ કરનારો બ્રાહ્મણ દેવતા અને પિતૃઓને 20મો ભાગ અર્પણ કરે છે અને બ્રાહ્મણોને 30મો ભાગ અર્પણ કરે છે, તે ખેડૂત વિપ્ર ખેતીના દોષને પામતો જ નથી. બ્રાહ્મણોએ પોતાના નિત્ય કરવાના સ્નાન સંધ્યા આદિ ષટકર્મોનો ત્યાગ નહીં કરીને પ્રતિદિન ખેતી કર્મ કરવું, તથા ક્ષત્રિયોને પણ આપતકાળમાં ષટકર્મનો ત્યાગ કર્યા વિના ખેતી કર્મ કરવું. હે વિપ્ર, પગ આદિ અંગથી વિકળ, દુર્બળ, થાકેલા, રોગી, ભૂખ્યા, બહુ દિવસ ભૂખ્યા રહેવાથી નબળા થયેલા, વૃદ્ધ અને અંધ બળદને ખેતીમાં જોડવો નહીં. મજબૂત શરીરવાળા, નિરોગી, ઘાસચારાથી તૃપ્ત, વૃષણના ઉચ્છેદ રહિત, નપુંસકતા રહિત, અંગોએ પુષ્ટ, સબળ અને યુવાનીથી મત્ત બળદને બ્રાહ્મણે ખેતીમાં જોડવા, તેમાં પણ અર્ધો દિવસ જ ચલાવવા, પછી સ્નાનાદિક કરાવવું, હળ, ધોંસરું અને પરોણો શાસ્ત્ર અનુસાર તૈયાર કરાવવા, શાસ્ત્ર પ્રમાણથી હળાદિકમાં ઓછું અધિક કાંઈ પણ ન કરવું, તેમજ ક્રોધે કરીને નિર્દયપણે ક્યારેય પણ બળદને મારવા નહીં. બ્રાહ્મણે ક્યારેય પણ રાયણ, બીલીપત્ર અને લીમડાના કાષ્ઠમાંથી હળ ન બનાવવું. જો બનાવડાવે તો દરિદ્ર થાય છે. ક્ષીરવાળા વૃક્ષમાં જે રાયણનું કીધું ત્યાં અંજીર, રુદ્રાક્ષ, બહેડું આદિ પણ જાણવા, તેમાંથી પણ હળ ન બનાવવું. હે વિપ્રવર્ય, આ લોકમાં ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ ગાયો અને બળદોથી જ શોભે છે અને સુખપ્રદ થાય છે, તેથી દ્વિજાતીય પ્રયત્નપૂર્વક ગાયો અને બળદોનું પાલન પોષણ કરવું. ગાયો વનમાં સૂકા તૃણ ખાય આવી આપણને પ્રતિદિન દૂધ આપે છે. તેમના દહીં દૂધ વગેરે હવિષ વડે દેવતાઓ પ્રસન્ન થાય છે, તેથી તે ગાયો અને બળદો સદાય મનુષ્યને માટે પૂજ્ય છે. વળી ગાયોના સર્વે પવિત્ર અંગમાં સર્વે દેવતાઓનો નિવાસ છે, તેથી ગૃહસ્થાશ્રમી જનોએ તથા સૌ કોઈએ ગાયોનું પૂજન કરવું અને તેમનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. વાછરડાને ધવરાવ્યા વિના ગાયને દોહવી નહીં, ગર્ભસ્રાવ થયેલી ગાયને પણ દોહવી નહીં. પ્રસૂતિના 10 દિવસ પૂર્વેથી ગાયને દોહવાની બંધ કરવી. રોગમાં ઘેરાયેલી અને 2 વાછરડાને જન્મ આપનારી ગાય પણ દોહવી નહીં. હે વિપ્ર, દ્વિજોએ ગાય અને બળદને દક્ષિણાભિમુખ કે ઉત્તરાભિમુખ બાંધવા, પરંતુ પૂર્વ કે પશ્ચિમાભિમુખે બાંધવા નહીં. ગાય, ઘોડા અને બળદો બાંધવાની શાળાઓમાં દોરડાને કાપનાર તીક્ષ્ણ ધારવાળા લોખંડના દાતરડા વગેરે નિરંતર રાખવા. જે પુરુષ ગાયનું ભક્તિભાવપૂર્વક પૂજન, વંદન કે પોષણ કરે છે તેવો અશ્વમેધ યજ્ઞના ફળને પામે છે. જે પાપી પુરુષો ગાયોને દોહવાના સમયે સાંકળ આદિકથી નિર્દય થઈ પ્રહાર કરે છે અને ગાળો બોલી તેમના ઉપર આક્રોશ કરે છે, તે પુરુષો 1 કરોડ વર્ષ સુધી નરકાગ્નિમાં રંધાય છે. હે વિપ્ર, મહર્ષિઓએ ગાયોના પાલનમાં જે પુણ્ય કહ્યું છે તેના કરતાં અધિક 10 ગણું પુણ્ય બળદોના પાલનમાં કહ્યું છે. બ્રાહ્મણે બળદના વૃષણનો ઉચ્છેદ કરવો નહીં, ને જો કરે તો બ્રાહ્મણપણાની જાતિ થકી ભ્રષ્ટ થાય છે. પછી તે સ્વપચની જેમ દેવકર્મ કે પિતૃકર્મમાં વર્જ્ય ગણાય છે. બળદો ખેતર ખેડીને ઘાસ અને ધાન્ય ઉત્પન્ન કરે છે, વળી તે ખળામાં પોતાની ખરીથી તેને મસળે છે, ગાડાના ભારનું વહન કરે છે, તેમજ સર્વજનોને આનંદ ઉપજાવે છે, તેથી બળદો પૂજનીય છે. વળી બળદો ભારનો ખેદ પામવા છતાં પોતાના માલિકને ક્યારેય ફરિયાદ કરતા નથી. સ્વયં સૂકા ઘાસનું અને ભૂસાનું ભક્ષણ કરે છે. આવા અનેક ગુણોએ યુક્ત અને સહનશીલ સ્વભાવવાળા પરોપકારી બળદો લોકની અભિવૃદ્ધિમાં કારણભૂત છે. તેથી પ્રયત્નપૂર્વક સારા સ્વચ્છ સ્થાન અને ઘાસચારાદિથી તેમનું પાલન અને પોષણ કરવું. હે વિપ્ર, જે ખેડૂત ઘરમાં બાંધેલા ગાય આદિ પશુઓને તૃણ જળાદિકથી સમયે સમયે પોષણ કરતો નથી તે ગૃહસ્થ રૌરવાદી નરકોમાં પડે છે. પશુપાલનમાં અશક્ત ગૃહસ્થે તે પશુઓને ધનવાન ખેડૂત જે પશુપાલન કરવા સમર્થ હોય તેમને આપીને સ્વયં વનમાં જઈને તપ કરવું, પરંતુ પશુઓને વ્યર્થ દુઃખી કરવા નહીં. આ પ્રમાણે પશુપાલનના ધર્મને જાણી બળદાદિકનું પોષણ કરવું ને તેમના દ્વારા સર્વે પ્રકારના બીજ ખેતરમાં વાવવા, કારણ કે સર્વ પ્રકારના બીજો વાવનાર ખેડૂત ક્યારેય દુઃખી થતો નથી. હે વિપ્ર, તે ડાંગર આદિ બીજો વાવવાની ભૂમિને તથા તે બીજો વાવવાના સમયને બૃહદ પરાશર સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રો થકી જાણીને ડાંગર, શેરડી, શણ, કપાસ, રીંગણા આદિકનું વાવેતર કરવું. ઘાટું વાવનાર, પ્રથમ વાવનાર, બળદનું પોષણ કરનાર, બીજનો સંગ્રહ કરનાર અને પ્રભાતે પ્રતિદિન ખેતરમાં જઈ પાકની દેખભાળ કરનાર ખેડૂત ક્યારેય દુઃખી થતો નથી. ખેડૂતે પ્રથમ શાસ્ત્રસંમત વિધિ કરવો, તે વ્યતિપાત, યમઘંટ અને મૃત્યુયોગ આદિકના કુયોગને જોઈને શુભ અવસર પર બીજ રોપવા. હે વિપ્ર, પ્રથમ સીતાદેવીનું સ્થાપન કરી પરાશર ઋષિનું સ્મરણ કરી દહીં, દુર્વા, ચોખા, પુષ્પો અને સમીપત્રોથી સીતાદેવીની પૂજા કરવી. વળી તે ગૃહસ્થ ખેડૂતે સીતાદેવીને નૈવેદ્ય અર્પણ કરી આરતી અને પ્રદક્ષિણા કરી મુખ્ય ક્ષેત્રપાલને ભીંજાવેલા અડદ અને ચણા આદિક ધાન્યનો બલિ અર્પણ કરવો. પછી લાલ રંગથી રંગેલા શિંગડાવાળા બળદોને કંકુ, ચોખા અને પુષ્પમાળા ધારણ કરાવી પૂજવા ને પછીથી હળમાં જોડવા. હળની ફણાના અગ્રભાગમાં સુવર્ણ કે રૂપાને લેશમાત્ર ઘસી આ મંત્ર બોલવો કે હે સીતા, હે સૌમ્યા, હે કુમારી, હે દેવી, તમે સંપત્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ દ્વારા પૂજાયેલા છો. તમે પણ જે રીતે પરાશર મુનિ અમને સિદ્ધિ આપનારા થયા છે તેમ સિદ્ધિ આપનારા થાવો. પછી ખેતર ખેડવાની શુભ શરૂઆત કરવી. હે વિપ્ર, આ ઉપરોક્ત વિધિ ધાન્યને વાવવામાં, લણવામાં, ખળામાં લઈ આવવામાં અને પ્રથમ ગાડું જોડવામાં કરવાનો જાણવો. બળદોનું પ્રયત્નપૂર્વક પાલન પોષણ કરતા ખેતર ખેડવું. જો બરાબર પાલન પોષણ કર્યા વિના બળદોને સાતીમાં જોડે છે તો ખેડૂત ચોક્કસ કુંભીપાક નરકમાં પડે છે. ભગવાન શ્રીહરિની આજ્ઞા થઈ તેથી બ્રહ્માએ અનાજ પેદા કરવા માટે જ બળદોને સર્જ્યા છે. ચરાચર સહિત સર્વે ત્રિલોકી આ બળદોના પકાવેલા ધાન્ય વડે જ જીવે છે. એથી ખેડૂતોએ યથાયોગ્ય બળદોનું પાલન પોષણ કરીને ખેતી કરવી, તેમજ વિધિપૂર્વક બળદોને હળે જોતરવા, પરંતુ પૂજાવિધિનું ઉલ્લંઘન ક્યારેય પણ કરવું નહીં. હે વિપ્ર, શક્તિપુત્ર પરાશર મુનિના નામનું ઉચ્ચારણ કર્યા વગર કરેલી ખેતી સિદ્ધિ આપનાર થતી નથી. તેમજ સીતાદેવીની વિધિપૂર્વક સ્થાપના અને પૂજા કર્યા વગર કૃષિકર્મ સિદ્ધ થતું નથી. તેમજ મંત્રોના ઉચ્ચારણપૂર્વક પ્રોક્ષણ કર્મ અને રક્ષાકર્મ કર્યા વિના પણ ખેતીકર્મ સિદ્ધ થતું નથી. એટલા જ માટે ખેડૂતે આ વિધિ અવશ્ય કરવો. સીમાડાની ભૂમિ, સ્મશાનની ભૂમિ, છાયાવાળા વૃક્ષોવાળી ભૂમિ તેમજ યજ્ઞસ્તંભ સ્થાપન કરેલી ભૂમિને ખેડૂતે ખેડવી નહીં. ખાર ભૂમિ, પથરા, કાંકરાવાળી અને કોઈએ અર્પણ નહીં કરેલી ભૂમિને પણ ખેડૂતે ખેડીને વાવવી નહીં. તેમજ નદીના કાંઠાવાળી કે નદીની રેતાળ ભૂમિમાં વાવણી કરવી નહીં. જે દ્વિજ ઉપરોક્ત સીમાડા આદિક ભૂમિને લોભ કે દ્વેષથી ખેડે છે તો તે ઘોર નરકને પામે છે તેમાં સંશય નથી. હે વિપ્ર, જે પુરુષ એક આંગળી જેટલી પણ પારકી ભૂમિ પોતાના ભાગ સાથે ખેડી નાખે છે તે પુરુષ પાપથી રૌરવ નરકને પામે છે. પોતાના નિવાસથી દૂરના પ્રદેશના ખેતર અને ગામની અતિશય નજીકના ખેતર ન વાવવા તથા માર્ગમાં ખેતર ન વાવવું. જો વાવે તો દુઃખનો ભાગી થાય છે. ક્ષાર આદિકના દોષથી રહિતની, પવિત્ર કાંકરા આદિકથી રહિતની, ચીકણી પાણી વહેવાને યોગ્ય અને નીચા પ્રદેશમાં રહેલી ભૂમિને વાવવી, જે ભૂમિમાં જળ ઠરી શકે તેવી ભૂમિને વાવવી, ખેતરને ફરતી ઊંચી મજબૂત વાડ કરવી કે જેનાથી ગાયો આદિક ગામના પશુઓ અને મૃગલા આદિક જંગલી પશુઓ તે ખેતરમાં ક્યારેય પણ પ્રવેશી શકે નહીં. હે વિપ્ર, ખેતી કરનાર દ્વિજે ખેતરના ગુણોને સારી રીતે જાણીને યથોચિત બીજ વાવવા ને હંમેશા તેની સારસંભાળ રાખવી. વળી ગૃહસ્થ દ્વિજે અમાવાસ્યાને દિવસે ખેડકર્મ ન કરવું. જો કરે તો પિતૃઓ નરકમાં પડે છે અને સ્વયં પણ નરકમાં પડે છે. ખેતી કરનારો પુરુષ સર્વે પ્રાણીઓનો ઉપકારી, બ્રાહ્મણોના યજ્ઞોનો સિદ્ધિકારક અને રાજાના કોષનો વૃદ્ધિકારક થાય છે. એથી દ્વિજ ખેડૂતે ખેતીના દોષની શાંતિ માટે અને ભૂખ્યા જંતુઓની તૃપ્તિ માટે સર્વેને એક એક મુઠ્ઠી અન્ન આપવું. જંતુઓ ખેતરમાં જેટલી સંખ્યામાં અનાજના દાણાઓનું ભક્ષણ કરે છે તેટલી સંખ્યાના પાપથી ખેડૂત મુક્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. ખેતી કરનારો પુરુષ અન્નના દાનથી ખેતીમાં થતા દોષથી મુકાઈ જાય છે. તેથી ધાન્ય પાકે ને ખળામાં આવે ત્યારે ખેડૂતે સીતા યજ્ઞ કરવો. હે વિપ્ર, ત્યારે તે ખળાની ચારે બાજુ ફરતે ઊંચી ઘાટી એક દ્વારવાળી ને ઊંટ તથા ગધેડા પ્રવેશ ન કરી શકે તેવી સુરક્ષિત વાડ કરવી. પરાશર ઋષિનું સ્મરણ કરી ત્રણેકાળની સંધ્યામાં સીતાદેવીનું પૂજન કરવું. મંત્રયુક્ત જળથી ધાન્યને પ્રોક્ષણ કરવું. ધાન્યની ભસ્મથી પણ રક્ષા કરવી. વળી ખેડૂતે ખળામાં પ્રેત ભૂતાદિકના નામોનું ઉચ્ચારણ ન કરવું ને ખળાનું સૂતિકાગૃહની જેમ રક્ષણ કરવું. યમઘંટાદિ દોષ વગરના ઉત્તમ દિવસે દિવસના પૂર્વના ભાગમાં ત્રાજવા આદિકથી ધાન્યને માપવું. દિવસના નવમા મુહૂર્તમાં ભિક્ષા લેવા આવેલા બ્રાહ્મણોને ભિક્ષાના પ્રદાનથી દેવતાનું યજન કરવું, બ્રાહ્મણોને દાન આપતી વખતે ઇન્દ્રાદિ દેવતાઓ, સોમનો પાન કરનારા પિતૃઓ અને સનકાદિક મનુષ્યોનો ઉદ્દેશ કરીને ખેડૂતે બ્રાહ્મણોને અન્નનું દાન કરવું. હે વિપ્ર, ખળાના યજ્ઞમાં, વિવાહમાં, સંક્રાંતિને દિવસે, ગ્રહણને દિવસે, પુત્રના જન્મને દિવસે અને વ્યતિપાતના યોગમાં આપેલું દાન અક્ષય ફળ આપનારું થાય છે. હળથી ઉત્પન્ન કરેલા ધાન્યનો ખળાના યજ્ઞમાં પાંચમો, સાતમો, નવમો અથવા બારમો ભાગ પોતાની શક્તિને અનુસારે દાનમાં આપવો. હળથી ખેતી કરનારા સર્વે પુરુષોએ ખળાના યજ્ઞમાં જે કોઈ બ્રાહ્મણો આવે તે સર્વેને અતિથિઓની જેમ એક એક ધાન્યની મુઠ્ઠી આપીને પણ પૂજવા, તેમજ શુદ્ર, સુથાર, પતિત, નીચ યોનિમાં જન્મેલા, દીન દુઃખી, અનાથ, નપુંસક, કુષ્ઠરોગી, ધાધરના રોગી, આંધળા, બહેરા, મૂંગા, ખોડા અને ચંડાળ આદિક જે કોઈ અન્નાર્થી આવે તેમને પોતાની શક્તિ પ્રમાણે ધાન્ય અર્પણ કરવું. ખળામાં આવેલા સર્વે બ્રાહ્મણાદિકને મધુર વાણીથી સત્કારી યથાશક્તિ અન્નદાન કરીને પાછા વાળવા, પછી પોતાના ઘરે ધાન્ય લાવવું ને વિધિ પ્રમાણે નવાન્ન ઇષ્ટકર્મ કરવું. હે વિપ્ર, ખેડૂતે રાજાને છઠ્ઠો ભાગ, દેવતાઓને વીસમો અને વિપ્રોને ત્રીસમો ભાગ અર્પણ કરવો. આમ કરવાથી ખેડૂતને ખેતીજન્ય કોઈપણ પ્રકારનો દોષ લાગતો નથી. કેટલાક ઋષિમુનિઓ ખેતી આદિક આવકની શુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પદાર્થ માત્રમાંથી આગળ કહેવાશે તે પ્રમાણે અમુક અંશનો ભાગ આપવાથી સર્વેની શુદ્ધિ થાય છે એમ કહે છે. તેમાં દાન ગ્રહણ કરવાથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો ચોથો ભાગ, વેપારમાંથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો ત્રીજો ભાગ અને ખેતીથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો વીસમો ભાગ દાનમાં અર્પણ કરી દેવાથી ખેડૂતને પાપ લાગતું નથી. હે વિપ્ર, જો ધર્મ સાથે ખેતી કરવામાં આવે તો આ કળિયુગને વિશે આના સિવાયની બીજી કોઈ આજીવિકા વૃત્તિ શ્રેષ્ઠ નથી, તેમજ ખેતી જેવું બીજે સુખ નથી. અને ખેતી કરવાથી અન્નરહિતપણું કે નિર્વસ્ત્રપણું ક્યારેય પ્રાપ્ત થતું નથી. અસન વસન આદિ સર્વે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી આતિથ્ય સત્કારમાં પણ સરળતા રહે છે અને તેને આપતકાળનો પ્રસંગ જ નથી આવતો. હે વિપ્રવર, પરાશર મહર્ષિના મતથી જ બ્રાહ્મણાદિ ત્રણેય વર્ણના જનોએ જે ખેતી કરવાનો વિધિ છે તે તમને મેં કહ્યો તે પ્રમાણે વિધિનું અનુસરણ કરવું. અહીં વિસ્તારના ભયથી સર્વે વિધિ ટૂંકમાં કહ્યો છે. વિશેષ વિસ્તાર બૃહદ પરાશર સ્મૃતિ થકી જાણી લેવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ ગૃહસ્થોના ધર્મમાં ખેતીકર્મ કરવાના વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 15મો અધ્યાય પૂર્ણ થયો.